જો પટ્ટી ઉતરે, પટ્ટી ઉતરે છે તો બરોબર છે, પણ જે પૂર્ણ ધ્યાન ની અવસ્થા છે, જયારે પૂર્ણ ધ્યાન કહીએ છીએ ને, પટ્ટી ક્યાં સુધી ઉતરે છે કે ધ્યાન નો ધ્યાતા છે. ધ્યાન કરવાનો કોઈ હેતુ, સૂક્ષ્મ પણ હેતુ હોય તો ટેપ ઉતરે છે, પણ જયારે આપણે જે ધ્યાન ની વાત કરો છો તમે, એ ધ્યાન માં ટેપ ઉતરે કે નહીં ઉતરે? બિલકુલ જેમાં કોઈ હેતુ નથી, સ્વાભાવિક છે, નૈસર્ગિક છે, કે જે અંતસ્કરણ નું ધ્યાન નથી. તમે જે કહો છો ને કે જે જ્ઞાન થયું તે વખત શું થયું એનો કોઈ ખ્યાલ ના હોય, બાકી બીજા બધામાં તો આપણે ખ્યાલ થઈ જાય કે આમ હતું આમ હતું. જેટલી જેટલી શુદ્ધિ થાય ને, પછી ફિલ્મ પડતી એટલી બંધ થતી જાય. આ ચિત્ત અશુદ્ધ છે ત્યાં સુધી ફિલ્મ પડ્યા કરે, અને એ ફિલ્મ એ સંસાર. જે જુએ તો ફિલ્મ પડે, જે જુએ તો ફિલ્મ પડે, અને બે ભાવ ઉત્પન્ન થાય. કેટલું ખરાબ, કેટલું ખરાબ છે, કેટલું ખરાબ બે ભાવથી કરે. તમે જે ચાર્જ કહો છો ને, ચાર્જ થાય છે, આ બેજાનપણામાં ચાર્જ થાય ને. આ જે ટેપ ઉતરે છે તે બેજાનપણું તો ખરું જ ને? ટેપ ઉતરી એટલે બેજાનપણું ખરું ને? બેજાનપણું ખરું ને? આપણું ચાર્જ કહેવાય ને, ટેપ ઉતરી એટલે બેજાનપણું ખરું એમ. કરતા પક્ષે એટલે સત્તા, અને હું કરું છું આ ફિલ્મ તો પડ્યા કરે, ફિલ્મ નો કઈ કિંમત નથી. ચાર્જ થાય એટલે ફિલ્મ માં ભોગવવી જ પડે, પેલી તો ફિલ્મ માં ભોગવાય નહીં, એમને પડી રહે. હા બરોબર, અને મહત્વ ના હોય ને, નિર્જીવ જેવી પડી જાય. આપણે આજે ડિસ્ચાર્જ થાય છે ને, એ ચાર્જ થઈ ગયું છે. શું છે? ચાર્જ થઈ ગયું છે, બરોબર. હવે એ ચાર્જ થયેલું જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, તેમાં ક્રિયા માત્ર ની દખલ થી એ ડિસ્ચાર્જ અટકે છે દાદા? એ ડિસ્ચાર્જ જે સ્વાભાવિક રીતે થતો જ હોય છે, તેમાં સહેજ પણ દખલ કરવા ગયો તો ચાર્જ થાય. ચાર્જ ક્યારે થાય? હું કરતા છું થાય તો જ. હા, તો એ દખલ કર્યું એટલે હું કરતા થયો ને? ના, દખલ તો એમને અજ્ઞાનતા થઈ કરે, અજ્ઞાનતા એટલે રાત ના સમજ પડે થઈ. કરતા છું બંધ ના હોય ને, તો ફક્ત એને સુખણા આવે. આ તમે પેલો જે કરી હલાવવાનો દાખલો આપો છો ને, કે મહેમાન હતો પણ કરી હલાવવા બેઠો, એવી વાત કરું છું હું. કે નિર્જરા થતી હોય તે વખતે જો ડાપણ કરવા જાય તમને નથી ને, તો પછી ચાર્જ નહી થવાનો. જેટલું પરિણામ પામે એટલો મૌન, અને જેટલું આ બોલે છે એટલું અજ્ઞાન. હવે જ્ઞાની પુરુષ બોલે છતાં મૌન કહેવાય. હા, મૌન કહેવાય, બરોબર. એનું શું કારણ કે છે? કે તાકાત છે કે એમાં સંસાર હેતુ નથી, બરોબર. એમની વાણી સંસાર હેતુ નથી, આત્મા પરમાત્મા ની હેતુ માટે, આત્મા અને પરમાત્મા ને. અને સ્વાભાવિક એ ખરી ને દાદા? સ્વાભાવિક બી ખરી ને? સ્વાભાવિક તો ના કહેવાય, સ્વાભાવિક ના કહેવાય. સ્વાભાવિક એટલે દર્શન કરીને, સ્વાભાવિક એટલે પોતાના ગુણધર્મ ને આવે ને, આત્માના ગુણધર્મ વાણી છે જ નહીં ને, આત્માના ગુણધર્મ વાણી નથી. પણ વાણી એ પૂતળ ની અવસ્થા છે, બરોબર છે. અવસ્થા એનો ગુણધર્મ નથી, એની અવસ્થા છે. ગુણધર્મ એ વસ્તુ છે. આ શરીર ગોરું હોય કાળું હોય એ ગુણધર્મ કહેવાય. સુગંધ આવે, દુર્ગંધ આવે, સરગંધ આવે, એ બધું ગુણધર્મ કહેવાય. અને જે વાણી છે એનો ગુણ, એ એનો ગુણ છે, એની અવસ્થા નથી. ગુણ એટલે શું કે આપણે મોટરનું હોર્ન હોય ને આમ દબાઈએ ત્યારે શું થાય? વાણી નીકળે. નહીં નીકળતી એ અહીંયા આગળ આવ્યો ભાવ. આજે દબાવીને જે અવાજ નીકળ્યો એ યાંત્રિક વાણી નીકળી દાદા, અને જ્ઞાનીની વાણી આ રીતે ના નીકળે ને. જ્ઞાનીની વાણી યાંત્રિક નથી, પોતે કરતા નથી હોતો, માટે એ કંઈક જુએ છે ને વળવી નાખે છે. ના, એ તો તમારી વાણી નહીં એવી હશે ગણાય, મારે એકલા જ નહીં, તમારી વાણી એવી ગણાય છે. કારણ કે તેથી હું કહું છું કે તમારી રીતે આપણે કરશે. ટેપ રેકોર્ડ તો પુનરોક્તિ થઈ દાદા, ટેપ રેકોર્ડથી જે વાણી પ્રગટ થાય છે એ તો પુનરોક્તિ થઈ, છતાં આપણે ભાષા તો વાપરવી પડે. તમે જ્ઞાની છે પણ ભાષા તો તમારે વાપરવી જ પડે. પણ જે ટેપ રેકોર્ડમાંથી જે ફરી બોલાય છે, ટેપ રેકોર્ડમાંથી ફરી બોલાય છે, અને સ્વાભાવિક દર્શનમાંથી જે વાણી ઉદભવે છે, દર્શનને જે વર્ણવે છે, વર્ણવેલી વાણીનું વર્ણન નથી હોતું. ત્યારે એ ટૂંકા સૂત્રોમાં હોય છે ઘણી વાર. આ વાણીને ચાદવાદ વાણી કહેવામાં આવે છે. કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય એવી વાણી. અનેક જાતના ધર્મો છે એમાં કોઈનું પ્રમાણ ન દુભાય એવી વાણી. ચાદવાદ ચેતન વાણી કહેવાય. ચેતન તો હોય જ નહીં વાણી, ચેતન હોય છે કે નહીં? ચેતન ને સ્પર્શ કરી નીકળે છે એટલે ચેતન જે ભાષે છે. શું છે? એકાંતિક નહીં, એકાંતિક એટલે આગ્રહ ના હોય એમાં. શું અને આ બધા ધર્મ વાળા કે છે અમારું સામના, અમારો એકાંતિક ધર્મ, બીજા દરેક વાળા એકાંતિક કે ધર્મ. શું કે ચેતન ના કેટલા શું જળ પણ કહેવાય? હા, વાણી જળ છે એમ બોલાય ખરું? કોણ? વાણી જળ છે એમ બોલાય ખરું? હા બોલાય, બોલાય, જળ છે બોલાય, પણ ચેતન છે એવું ના બોલાય. જો બોલવું હોય તો જડ જ છે. આ આપણા મોટરનું હોર્ન દબાઈ શું થાય? બગડે કે ના બગડે? ના બગડે હોર્ન. અહીંથી આમ દબાયું નહીં એટલે એની પછી જે પરમાણુ હતા તે દોડધામ, તે ગમ ધામ ઘસાય, એ ઘસારવાનો બધો અવાજ છે. આ બધો વાદું હોય તો વાદા ની ઘસે ઘસે નીકળે, તેથી આ વાત ઘસાવો. ચાદવાદ ને બદલે કઈ બીજો શબ્દ હલકો મૂકો ને દાદા, સમજણ પડે. ચાદવાદ ને બદલે કઈ બીજો શું? ચાદવાદ, જે ચાદવાદ આપ કહેવા માંગો છો કે કોઈની પણ, કોઈનું પણ મન દુભાય નહીં, નિરાગ્રહી વાણી, નિરાગ્રહી વાણી. તો એ નિરાગ્રહી વાણી માટે કઈ અને વિચાર કરીને નિરાગ્રહી બોલવું પડતું નથી? ના, એનો વિચાર, વિચારથી તો તે બોલે નહીં. એ આપણી નિરાગ્રહી વાણી હોય જ નહીં, હોય જ નહીં. એટલે એ દર્શનથી, ચેતન દર્શનથી બોલાય છે. આ તો ચેતન સ્પષ્ટ કરી નીકળે. હા, તો અટણા છે. શું કહે? બોલો. હવે શી મુશ્કેલીઓ થયા? આ કરતા પદ નું ભાન છે ત્યાં સુધી ભય રહે છે ને દાદા? હે,